શ્રી પદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 38 દ્વિજોજિત આચાર તર્પણ તથા શિષ્ટાચારનું વર્ણન. નારદજીએ પૂછ્યું, પિતાજી, ક્યાં આચરણથી બ્રાહ્મણના બ્રહ્મતેજની વૃદ્ધિ થાય છે? બ્રહ્માજીએ કહ્યું, બેટા, શ્રેષ્ઠ બ્રાહ્મણે દરરોજ થોડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી જવું અને ગોવિંદ, માધવ, કૃષ્ણ, હરિ, દામોદર, નારાયણ, જગન્નાથ, વાસુદેવ, વેદમાતા, સાવિત્રી, અજન્મા, વિભુ, સરસ્વતી, મહાલક્ષ્મી, બ્રહ્મા, શંકર, શિવ, શંભુ, ઈશ્વર, મહેશ્વર, સૂર્ય, ગણેશ, સ્કંદ, ગૌરી, ભાગીરથી અને શિવા વગેરે નામોનું કીર્તન કરવું જોઈએ. જે મનુષ્ય સવારે ઉઠીને આ બધાનું સ્મરણ કરે છે તે બ્રહ્મહત્યા વગેરે પાપોથી નિસંદેહ મુક્ત થઈ જાય છે. તાત, એક વાર પણ આ નામોનું ઉચ્ચારણ કરવાથી સંપૂર્ણ યજ્ઞોનું તથા લાખો ગોદાનનું ફળ મળે છે. આ પ્રમાણે મનુષ્ય ઉપયુક્ત નામોનું ઉચ્ચારણ કરીને ગામથી બહાર દૂર જઈને સાફ જગ્યાએ મળમૂત્રનો ત્યાગ કરે. જો રાત્રિનો સમય હોય તો દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને અને દિવસે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેસવું જોઈએ. ત્યાર પછી હાથ મોઢું ધોઈને કોગળા કરીને ઉમરડા વગેરેના દાંતણથી સાફ દાંત સાફ કરવા જોઈએ. ત્યાર પછી સ્નાન કરીને સંધ્યોપાસન કરવું જોઈએ. પૂર્વાહાર કાળમાં રક્તવ્રણા ગાયત્રી, મધ્યાહન કાળમાં શુક્લવ્રણા સાવિત્રી તથા સાયંકાળમાં શ્યામવર્ણા સરસ્વતીનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ. દરરોજ સ્નાનની વિધિ આ પ્રમાણે છે. પોતાની જાણકારી મુજબ યત્નપૂર્વક સ્નાન વિધિનું પાલન કરવું જોઈએ. પ્રથમ શરીરને પાણીથી ભીંજવીને પછી તેના પર માટી લગાડવી. મસ્તક, લલાટ, નાક, હૃદય, ભ્રુકુટી, ભુજા, પાંસળી, નાભી, ઘૂંટણો અને બંને પગમાં માટી લગાડવી જોઈએ. મનુષ્ય શુદ્ધિની ઈચ્છાથી શૌચ થઈને એકવાર લિંગમાં, ત્રણ વાર ગુદામાં, 10 વાર ડાબા હાથમાં, 10 વાર જમણા હાથમાં તથા ફરી 7 વાર બંને હાથોમાં માટી લગાડવી જોઈએ. ઘોડા, રથ અને ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા આક્રાંત થનારી મૃતિકામય વસુંધરે, મારા દ્વારા જે દુષ્કર્મ કે પાપ થયા હોય તે તમે હરી લો. અશ્વક્રાંતે, રથક્રાંતે, વિષ્ણુક્રાંતે, વસુંધરે, મૃતિકે હર મે પાપમ યન્મયા દુષ્કૃતમ કૃતમ. આ મંત્રથી જે પોતાના શરીર પર માટીનો લેપ કરે છે તેના બધા પાપોનો ક્ષય થાય છે તથા તે મનુષ્ય તદ્દન શુદ્ધ થઈ જાય છે. ત્યાર પછી વિદ્વાન પુરુષે નદ, નદી, તળાવ, સરોવર કે કુવા પર જઈને વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને સ્નાન કરવું. તેને નદી વગેરેના જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવું જોઈએ અને કુવા પર નાહવું હોય તો કિનારે બેસીને ગળાથી સ્નાન કરવું જોઈએ. મનુષ્ય તેના સર્વ પાપોનો નાશ કરવા માટે વિધિવત સ્નાન કરવું જોઈએ. સવારનું સ્નાન મહાન પુણ્યપ્રદ અને સર્વ પાપ હરે છે. જે બ્રાહ્મણ સદા પ્રાતઃકાળે સ્નાન કરે છે તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રાતઃ સંધ્યા સમયે 4 દંડ સુધી જળ અમૃત સમાન રહે છે. તે પિતૃને સુધાની જેમ તૃપ્તિપ્રદ હોય છે. ત્યાર પછી 2 ઘડી સુધી અર્થાત કુલ 1 પહર સુધી જળ મધુ સમાન રહે છે. તે પણ પિતૃઓની પ્રસન્નતા વધારનારું હોય છે. ત્યાર પછી 1.5 પહર સુધીનું જળ દૂધ જેવું હોય છે. ત્યાર પછી 4 દંડ સુધી દૂધ મિશ્રિત જેવું રહે છે. નારદજીએ કહ્યું, હે દેવેશ્વર, હવે મને એ જણાવો કે જળના દેવતા કોણ છે તથા જે રીતે હું તર્પણની વિધિ યથાર્થ રીતે જાણું છું એવો ઉપદેશ કરો. જે રીતે હું તર્પણની વિધિ યથાર્થ રીતે જાણી શકું એવો ઉપદેશ કરો. બ્રહ્માજીએ કહ્યું, બેટા, સંપૂર્ણ લોકોમાં ભગવાન શ્રી વિષ્ણુ જ જળના દેવતા માનવામાં આવ્યા છે. તેથી જે જળથી સ્નાન કરીને પવિત્ર થાય છે તેનું ભગવાન શ્રી વિષ્ણુ કલ્યાણ કરે છે. એક ઘૂંટડો જળ પીને પણ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. ખાસ વાત એ છે કે દર્ભના સંસર્ગથી જળ અમૃતથી પણ વધીને પવિત્ર થઈ જાય છે. દર્ભમાં સંપૂર્ણ દેવતાઓનું નિવાસ સ્થાન છે. પૂર્વકાળમાં મેં જ તેને ઉત્પન્ન કર્યા હતા. દર્ભના મૂળમાં સ્વયં હું એટલે કે બ્રહ્મા તેના મધ્ય ભાગમાં શ્રી વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શ્રી શંકર બિરાજમાન છે. આ ત્રણેય દ્વારા દર્ભની પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા છે. પોતાના હાથમાં દૈવ ધારણ કરનાર દ્વિજ સદા પવિત્ર માનવામાં આવ્યો છે. તે જો કોઈ સ્તોત્ર કે મંત્રનો પાઠ કરે તો તેનું મહત્વ 100 ગણું થઈ જાય છે, અને તેવું જ જો તીર્થમાં કરવામાં આવે તો તેનું ફળ 1000 ગણું વધુ હોય છે. કુશ એટલે કે દર્ભ, કાશ એટલે ઘાસ, દુર્વા જવનું પાંદડું, ડાંગરનું પાંદડું, બલવજ એક પ્રકારનું જાડું ઘાસ, અને કમળ આ 7 પ્રકારના દર્ભ કહેવાય છે. કુશાહા કાસ્તસ્થા દુર્વા યવ પત્રાણી વ્રિયહ બલવજાહા પુંડરી કાક્ષ કુશાહા સપ્ત પ્રકીર્તતા પ્રકીર્તતા. અધ્યાય 51 શ્લોક 34-35. તેમાં પૂર્વ પૂર્વના વધારે પવિત્ર માનવામાં આવે છે, પવિત્ર માનવામાં આવ્યા છે. આ બધા દર્ભ સંસારમાં પ્રતિષ્ઠિત છે. તલના સંપર્કથી જળ અમૃતથી પણ વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. જે દરરોજ સ્નાન કરીને તલ મિશ્રિત જળથી પિતૃઓનું તર્પણ કરે છે તે પોતાના બંને કુળ, પિતૃકુળ અને માતૃકુળનો ઉદ્ધાર કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. વરસાદના 4 મહિનામાં દીપદાન કરવાથી પિતૃઓના ઋણમાંથી છુટકારો મળે છે. જે 1 વર્ષ સુધી દરેક અમાવસ્યાએ તલ દ્વારા પિતૃઓનું તર્પણ કરે છે તે વિનાયક પદવીને પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ દેવતા તેની પૂજા કરે છે. જે બધી યુગાદિ તિથિઓમાં તલ દ્વારા પિતૃનું તર્પણ કરે છે તેને અમાવસ્યા કરતા 100 ગણું વધારે ફળ મળે છે. અયનનો આરંભ થાય તે દિવસે વિષુ યોગમાં પૂર્ણિમા તથા અમાવસ્યાએ પિતૃનું તર્પણ કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. મન્વંતર નામની તિથિઓમાં તથા અન્ય અન્ય પર્વો પર પણ તર્પણ કરવાથી આ જ ફળ મળે છે. ચંદ્રમા અને સૂર્ય ગ્રહણમાં ગયા વગેરે પુણ્ય તીર્થોમાં પિતૃઓનું તર્પણ કરીને મનુષ્ય વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ પુણ્ય દિવસ પ્રાપ્ત થાય ત્યારે પિતૃનું તર્પણ કરવું જોઈએ. પ્રથમ એકાગ્રતા પૂર્વક દેવતાનું તર્પણ કર્યા પછી મનુષ્ય પિતૃ તર્પણનો અધિકારી થાય છે. શ્રાદ્ધમાં ભોજનના સમયે 1 હાથે જ ભોજન પીરસવું, પરંતુ તર્પણમાં બંને હાથે જળ આપવું આ સનાતન વિધિ છે. દક્ષિણાભિમુખ થઈને પવિત્ર ભાવે તૃપ્યતામ આ વાક્ય સાથે નામ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિતૃનું તર્પણ કરવું જોઈએ. જગનાન વર્ષ સફેદ જલથી પિતૃ તર્પણ કરે છે તેનું તે કાર્ય વ્યર્થ થઈ જાય છે. જો દાતા સ્વયં જળમાં સ્થિત થઈને પૃથ્વી પર તર્પણનું જળ નાખે તો પણ તેનું તે જળદાન વ્યર્થ થઈ જાય છે, કોઈને પહોંચતું નથી. એ જ પ્રમાણે જે જમીન પર ઉભો રહીને જળમાં તર્પણનું જળ નાખે છે તેનું આપેલું જળ પણ નિરર્થક થઈ જાય છે, તે પિતૃઓને મળતું નથી. જે જળમાં સ્નાન કરીને ભીના વસ્ત્રે તર્પણ કરે છે તેના પિતૃઓ દેવતાઓ સહિત સદા તૃપ્ત રહે છે. વિદ્વાન પુરુષો ધોબીના ધોયેલા વસ્ત્રોને અશુદ્ધ માને છે, પોતાના હાથે ફરી ધોયા પછી જ તે વસ્ત્ર શુદ્ધ થાય છે. રજકેહી ક્ષાલિતમ વસ્ત્રમ શુદ્ધમ કવયો વિદુહ હસ્ત પ્રક્ષાલનેન નેવ પુનર્વસ્ત્ર ચ શુદ્ધયતિ. અધ્યાય 51માં 53મો શ્લોક. જે સુકા વસ્ત્રો પહેરીને કોઈ પવિત્ર સ્થાને બેસીને પિતૃનું તર્પણ કરે છે તેના પિતૃઓ 10 ગણી તૃપ્તિ પામે છે. જે પોતાની તર્જની આંગળીમાં ચાંદીની અંગૂઠી પહેરીને પિતૃ તર્પણ કરે છે તેનું આ તર્પણ 1,00,000 ગણું અધિક ફળપ્રદ થાય છે. આ જ પ્રમાણે વિદ્વાન પુરુષ જો અનામિક આંગળીમાં સોનાની અંગૂઠી પહેરીને પિતૃ તર્પણ કરે તો 1,00,000,000 ગણું વધારે ફળપ્રદ થાય છે. જે સ્નાન કરવા માટે જાય છે તેની પાછળ તૃષા પીડિત દેવતા અને પિતૃ પણ વાયુ રૂપમાં જળની આશાથી જાય છે, પરંતુ તે જ્યારે નહાઈને ધોતિયું નીચોવા લાગે છે ત્યારે તેઓ નિરાશ થઈને પાછા ફરી જાય છે. તેથી પિતૃ તર્પણ કર્યા વિના સ્નાનનું વસ્ત્ર નીચેવું ન જોઈએ. મનુષ્યના શરીરમાં જે 3.5 કરોડ રૂવાટા છે તે સંપૂર્ણ તીર્થોના પ્રતીક છે. તેમનો સ્પર્શ કરીને જે જળ ધોતિયા પર પડે છે તે જાણે બધા તીર્થોનું જળ પડે છે. તેથી તર્પણથી પહેલા વસ્ત્રને નીચેવું ન જોઈએ. દેવતાઓ સ્નાન કરનાર વ્યક્તિના મસ્તક પરથી પડનારા જળને પીએ છે. પિતૃઓ મૂછ દાઢીના જળથી તૃપ્ત થાય છે. ગંધર્વો નેત્રોનું જળ અને સંપૂર્ણ પ્રાણી નીચેના ભાગનું જળ ગ્રહણ કરે છે. આ પ્રમાણે દેવતા પિતર ગંધર્વ તથા સંપૂર્ણ પ્રાણી સ્નાન માત્રથી સંતુષ્ટ થાય છે. સ્નાન કરવાથી શરીરમાં પાપ રહેતું નથી. જે મનુષ્ય દરરોજ સ્નાન કરે છે તે શ્રેષ્ઠ છે, તે બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. દેવતા અને મહર્ષિ તર્પણ સુધીની ક્રિયાને સ્નાનનું જ અંગ માને છે. તર્પણ પછી વિદ્વાન પુરુષે દેવતાઓની પૂજા કરવી જોઈએ. જે ગણેશજીનું પૂજન કરે છે તેની પાસે કોઈ વિઘ્ન આવતું નથી. લોકો ધર્મ અને મોક્ષને માટે લક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુની જરૂરતોની પૂર્તિ માટે ભગવાન શંકરની, આરોગ્યને માટે સૂર્યની તથા સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે ભવાનીની પૂજા કરે છે. દેવતાઓની પૂજા કર્યા પછી બલિ વૈશ્વદેવ કરવો જોઈએ. પ્રથમ અગ્નિ કાર્ય કરીને પછી બ્રાહ્મણને તૃપ્ત કરનારો અતિથિ યજ્ઞ કરવો. દેવતાઓ અને સંપૂર્ણ પ્રાણીઓનો ભાગ આપીને મનુષ્ય સ્વર્ગ લોકમાં જાય છે. તેથી દરરોજ પ્રયત્નપૂર્વક નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. જે સ્નાન કર્યા વિના ભોજન કરે છે તે મળ ભોજન કરે છે. જે જપ નથી કરતો તે લોહી અને પરુનું પાન કરે છે. જે દરરોજ તર્પણ કરતો નથી તે પિતૃઘાતી થાય છે. દેવતાઓની પૂજા ન કરવાથી બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. સંધ્યા ન કરનાર સૂર્યની હત્યા કરે છે. નારદજીએ પૂછ્યું, પિતાજી, બ્રાહ્મણ વગેરે વર્ણોના સદાચાર અને તેમના કર્તવ્યનો ક્રમ જણાવો, સાથે જ સમસ્ત પ્રવૃત્તિ પ્રધાન કર્મોનું વર્ણન કરો. બ્રહ્માજીએ કહ્યું, વત્સ, મનુષ્ય આચારથી આયુષ્ય, ધન તથા સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આચાર અશુભ લક્ષણોનું નિવારણ કરે છે. આચારહીન પુરુષ સંસારમાં નિંદિત, સદા દુઃખી, રોગી અને અલ્પાયુ થાય છે. અનાચારી મનુષ્યનો અવશ્ય નરકમાં નિવાસ થાય છે, તથા સદાચારથી શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થાય છે. તેથી તમે આચારનું યથાર્થ વર્ણન સાંભળો. દરરોજ પોતાના ઘરને ગોબરથી લીપવું જોઈએ. ત્યાર પછી લાકડાની બેઠક, વાસણ અને પથ્થર ધોવા જોઈએ. કાંસાનું વાસણ રાખથી અને તાંબુ ખટાશથી શુદ્ધ થાય છે. સોના ચાંદીના વાસણ માત્ર જળથી શુદ્ધ થઈ જાય છે. લોઢાનું પાત્ર અગ્નિમાં તપાવીને ધોવાથી શુદ્ધ થઈ જાય છે. અપવિત્ર ભૂમિ ખોદવાથી, બાળવાથી, લીંપવાથી તથા ધોવાથી તથા વરસાદથી શુદ્ધ થઈ જાય છે. ધાતુનું પાત્ર, મણીનું પાત્ર તથા પથ્થરથી બનેલા બધા પાત્રો ભસ્મ અને માટીથી શુદ્ધ થઈ જાય છે. પથારી, સ્ત્રી, બાળક, વસ્ત્ર, યજ્ઞોપવિત અને કમંડળ આ બધા પોતાના જ હોય તો સદા શુદ્ધ જ છે, અને બીજાના હોય તો કદી શુદ્ધ માની શકાય નહીં. એક વસ્ત્ર પહેરીને ભોજન અને સ્નાન ન કરવું. બીજાનું ઉતારેલું વસ્ત્ર કદી ન પહેરવું. વાળ અને દાંતોની સફાઈ સવારે જ કરવી જોઈએ. ગુરુજનોને દરરોજ નમસ્કાર કરવા એ નિત્ય કર્તવ્ય હોવું જોઈએ. બંને હાથ, બંને પગ અને મુખ આ પાંચે અંગોને ધોઈને વિદ્વાન પુરુષે ભોજન કરવું. જ્યાં પ્રમાણે ભોજન કરે છે તે 100 વર્ષ જીવે છે. દેવતા, ગુરુ, સ્નાતક, આચાર્ય અને યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની છાયા પર જાણી જોઈને પગ મૂકવો નહીં. ગાયોનો સમુદાય, દેવતા, બ્રાહ્મણ, ઘી, મધ, ચાર રસ્તા તથા પ્રસિદ્ધ વનસ્પતિઓને પોતાના જમણા હાથ તરફ રાખીને ચાલવું જોઈએ. ગો બ્રાહ્મણ, અગ્નિ બ્રાહ્મણ, બે બ્રાહ્મણ તથા પતિ પત્નીની વચ્ચેથી નીકળવું ન જોઈએ. આવું કરનાર સ્વર્ગમાં હોય તો પણ તેનું પતન થાય છે. એઠા હાથે અગ્નિ, બ્રાહ્મણ, દેવતા, ગુરુ પોતાનું મસ્તક ફૂલવાળા વૃક્ષ તથા યજ્ઞમાં ઉપયોગી વૃક્ષનો સ્પર્શ ન કરવો જોઈએ. સૂર્ય, ચંદ્રમા અને નક્ષત્ર આ 3 પ્રકારના તેજ તરફ એઠા મુખે કદી દ્રષ્ટિ નાખવી નહીં. એ જ પ્રમાણે બ્રાહ્મણ, ગુરુ, દેવતા, રાજા, શ્રેષ્ઠ સંન્યાસી, યોગી, દેવ કાર્ય કરનારા તથા ધર્મનો ઉપદેશ આપનાર દ્વિજ તરફ પણ એઠા મોઢે જોવું નહીં. નદીઓ અને સમુદ્રના કિનારે યજ્ઞ સંબંધી વૃક્ષના મૂળની પાસે, બગીચામાં, ફૂલવાડીમાં, બ્રાહ્મણના નિવાસસ્થાન પર, ગૌશાળામાં તથા સાફ રસ્તા પર તથા જળમાં કદી મળત્યાગ ન કરવો. વીર પુરુષ પોતાના હાથ, પગ, મુખ અને કેશને રૂખા ન રાખે. દાંતો પર મેલ ન જામવા દે. નખને મોઢામાં ન નાખે. રવિવાર અને મંગળવારે તેલ ન લગાડવું. પોતાના શરીર અને આસન પર તાલ ન ઠોકે. ગુરુની સાથે એક આસન પર ન બેસે. ક્ષત્રિયના ધનનું અપહરણ ન કરે. દેવતા અને ગુરુનું ધન પણ ન લે. રાજા તપસ્વી પંગુ અંધ અને સ્ત્રીનું ધન પણ ન લે. બ્રાહ્મણ ગાય રાજા રોગી ભારથી દબાયેલો મનુષ્ય ગર્ભવતી સ્ત્રી તથા અત્યંત દુર્બળ પુરુષ સામે આવતો હોય તો સ્વયં બાજુએ હટી જઈને તેમને રસ્તો આપવો. રાજા બ્રાહ્મણ અને વૈદ્ય સાથે ઝઘડો ન કરવો. બ્રાહ્મણ અને ગુરુ પત્નીથી દૂર જ રહેવું જોઈએ. પતિત કોઢી ચાંડાળ ગાયનું માંસ ખાનાર અને સમાજથી બહિષ્કૃતને દૂરથી જ ત્યાગી દેવા. જે સ્ત્રી દુષ્ટા દુરાચારીણી કલંક લગાડનારી ક્લેશપ્રિય પ્રમાદી નિડર નિર્લજ્જ બહાર ઘૂમવા ફરવાવાળી વધારે ખર્ચાળ અને સદાચારહીન હોય તેને પણ દૂરથી જ ત્યાગી દેવી. બુદ્ધિમાન શિષ્ય રજસ્વલા હોય ત્યારે ગુરુપત્નીને પ્રણામ ન કરવા, તેનો ચરણ સ્પર્શ ન કરે. જો તેવી અવસ્થામાં પણ તેનો સ્પર્શ કરે તો પુનઃ સ્નાન કરવાથી તેની શુદ્ધિ થાય છે. શિષ્ય ગુરુપત્ની સાથે રમત ગમતમાં પણ ભાગ ન લે, તેની વાત અવશ્ય સાંભળે પરંતુ તેની સામે દ્રષ્ટિ નાખીને ન જુએ. પુત્રવધુ ભાઈની પત્ની પોતાની પુત્રી ગુરુપત્ની તથા બીજી કોઈ સ્ત્રીની સામે ન તો જુએ કે ન તેનો સ્પર્શ કરે. ઉપર જણાવેલી સ્ત્રીઓ સામે ભ્રુકુટી ફેરવીને જોવું, તેમની સાથે વિવાદ કરવો અને અશ્લીલ વાતો કરવી સદા ત્યાજ્ય છે. ભૂસુ અંગારા હાડકા રાખોડી રૂ નિર્માલ્ય એટલે દેવતાને અર્પણ કરેલી વસ્તુ ચિતાની લાકડી ચિતા તથા ગુરુજનોના શરીર પર કદી પગ મૂકવો નહીં. અપવિત્ર બીજાનું ઉચ્છિષ્ટ તથા બીજાની રસોઈ બનાવવા માટે રાખેલા અન્નનું ભોજન ન કરવું. સમજદાર વ્યક્તિ કોઈ દુષ્ટ પુરુષની સાથે એક ક્ષણ પણ ન તો રોકાય કે ન તેની સાથે પ્રવાસ કરે. એ જ પ્રમાણે તેણે દીવાની છાયામાં તથા બહેડાના વૃક્ષ નીચે પણ ઉભા રહેવું ન જોઈએ. પોતાનાથી નાનો હોય તેને પ્રણામ ન કરવા, કાકા કે મામા આવે ત્યારે ઉભા થઈને આસન આપવું અને તેમની સામે હાથ જોડીને ઉભા રહેવું. જેણે તેલ ચોળ્યું હોય, જેના હાથ મોઢું એઠા હોય, ભીના વસ્ત્ર પહેર્યા હોય, રોગી હોય, સમુદ્રમાં ઘૂસ્યો હોય, ઉદ્વિગ્ન હોય, ભાર ઉપાડેલો હોય, યજ્ઞ કાર્યમાં વ્યસ્ત હોય, સ્ત્રીઓ સાથે ક્રીડામાં આસક્ત હોય, બાળક સાથે રમી રહ્યો હોય તથા જેના હાથમાં ફૂલ અને દર્ભ હોય એવી વ્યક્તિને પ્રણામ ન કરવા. માથું અથવા કાનોને ઢાંકીને પાણીમાં ઉભો રહીને શિખા છોડીને પગ ધોયા વિના તથા અથવા દક્ષિણાભિમુખ રહીને આચમન ન કરવું જોઈએ. યજ્ઞોપવિત વિના અને નગ્ન થઈને કચ્છ ખોલીને અથવા એક વસ્ત્ર ધારણ કરીને આચમન કરનાર પુરુષ શુદ્ધ હોતો નથી. પ્રથમ તર્જની મધ્યમાં અનામિકા ત્રણ આંગળીઓથી મુખનો સ્પર્શ કર્યા પછી અંગૂઠો અને તર્જની દ્વારા નાસિકાનો, અંગૂઠો અને અનામિકા દ્વારા બંને નેત્રોનો, કનિષ્ઠિકા અને અંગૂઠાથી બંને કાનોનો, માત્ર અંગૂઠાથી નાભીનો, કરતલથી હૃદયનો, બધી આંગળીઓથી મસ્તકનો તથા આંગળીઓના અગ્રભાગથી બંને વયાઓને સ્પર્શ કરીને મનુષ્ય શુદ્ધ થાય છે. આવી રીતે આચમન કરીને મનુષ્ય સંયમપૂર્વક રહેવું જોઈએ. આ પ્રમાણે કરવાથી તે બધા પાપોથી મુક્ત થઈને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. ભીના પગે સૂકા પગે ભોજન કરવું અને અંધારામાં શયન તથા ભોજન કરવું નિષિદ્ધ છે. પશ્ચિમ અને દક્ષિણ તરફ મુખ રાખીને દાંતણ ન કરવું. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ માથું કરીને ન સૂવું, કેમ કે એ પ્રમાણે સુવાથી આયુષ્ય ક્ષીણ થાય છે. પૂર્વ અને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું ઉત્તમ છે. મનુષ્યના એક વારના ભોજનમાં દેવતાઓનો ભાગ, બીજી વારના ભોજનમાં મનુષ્યનો, ત્રીજી વારના ભોજનમાં પ્રેતોનો તથા દૈત્યોનો તથા ચોથી વારના ભોજનમાં રાક્ષસોનો ભાગ હોય છે. દેવા દેવ અન્નમેક ભુક્તમ તુ દ્રિભુક્તમ શાનન્ય રસ્ય ચ ત્રિભુક્તમ પ્રેત દૈત્યસ્ય ચતુર્થમ કોણ પશ્યતુ. અધ્યાય 51માં 129મો શ્લોક. જે સ્વર્ગમાં નિવાસ કરીને આ લોકમાં ફરી ઉત્પન્ન થાય છે તેમના હૃદયમાં નીચે લખેલા ચાર સદગુણ સદા વસે છે. ઉત્તમ દાન આપવું, મીઠા વચન બોલવા, દેવતાઓનું પૂજન કરવું તથા બ્રાહ્મણોને સંતુષ્ટ રાખવા. આનાથી વિપરીત કંજુસી સ્વજનોની નિંદા મેલા વસ્ત્રો પહેરવા, નીચ લોકોની ભક્તિ, અતિ ક્રોધ કરવો અને કટુ વચન બોલવા આ નરકમાંથી આવેલા મનુષ્યના લક્ષણ છે. સ્વર્ગસ્થ સ્થિતિના નામિહ જીવલોકે ચત્વારી તેષામ હૃદયે વસંતી દાનમ પ્રશસ્તમ મધુરા ચ વાણી દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણમ ચ. કર્પણ્ય વૃત્તિ સ્વજનેશુ નિંદામ કુચેલતા નિજ જનેશુ ભક્તિ અતિવ રોષ કતુકા ચ વાણી નિરસ્ય ચિહ્ન નરકા ગતસ્ય. અધ્યાય 51 શ્લોક 131-132. માખણજે કોમળ વાણી અને કરુણાથી પૂર્ણ કોમળ હૃદય આ ધર્મ બીજથી ઉત્પન્ન થયેલા મનુષ્યનો પરિચય આપે છે. દયા શૂન્ય હૃદય અને કરવત જેવા ચીરી નાખનારા મર્મ વચન આ પાપના બીજમાંથી પેદા થનારા પુરુષોનો પરિચય આપે છે. જે મનુષ્ય આચાર વગેરેથી યુક્ત પ્રસંગને સાંભળે છે અથવા સંભળાવે છે તે આચાર વગેરેનું ફળ પ્રાપ્ત કરીને પાપથી શુદ્ધ થઈને સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી તેનું પતન થતું નથી. અધ્યાય 38 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અધ્યાય 38 છે, પરંતુ અધ્યાયના શ્લોક પ્રમાણે 51 છે.